આપડું જાય ને એની આ શિષ્ય પણ શિષ્ય પણ એમ કે અમારું આ ભૂલવાળું છે આપડું જાય ને એટલે એમને એવી એક પ્રતિષ્ઠા કરેલી છે ભગવાન મહાવીર આવી જગ્યાએ કોઈ વિતરાક રહી છે કે નહી ના રહી શકે અને તરફ મનના પરિણામ છે બદલાયા સિવાય અત્યારે નહીં બધી વાત એ આવે ને કરુણા છે પડી ના રે એટલે મને હાથી એવું આપણને મળ્યો જો પડી જાય તો પછી આપણે મળ્યા નથી કરના અમારો નિયમ કેવો હોય અમને મળ્યો પડી જાય તો અમે મળ્યા એનો કોણ છું અમે પડ્યા દુઃખી થાય તો દાદા અંદર તો બધા પરમાણુઓ ફેરફાર થતા જવાના એમના અંદર તો બધા પરમાણુઓ બદલાતા જવાના એ લોકોના એમના બધા અંદર ના પરમાણુઓ બદલાશે કે બદલાય છે એટલે કેવા ચક્કર ચાલ્યા નથી આવું અમારે બધા બદલવા આવું બધે જોવા જઈશું આવું આવું થવાનું અગા ગયા હતા છત્રી જણ તે બદલા છે બિચારા કામ જેમ ભમાવેમ ભમાવે જ્ઞાનીઓ પાકા હોય એ જ્ઞાન માં જ વ્યવહાર હોય કે જ્ઞાન માં જ રહે એ કાથા ના કરી દે એટલે ધોલ ધોલ મારે ધોલ ખાય કારણ કે ઘોળો ઘોળો ધોલ ના ખાય ઘોળો માણસ ધોલ ના ખાય એ તરત જ એનો પ્રત્યાઘાત આપી દે ચુસ્ત ભક્ત ચુસ્ત ભક્ત અને શાસન દેવ શાસન લક્ષ્મ કરના ધર્મની પર હરકત આવે ને તો ખસે જ ના કરે મારા પણ માણસ બહુ સારા હતા બહુ સારા હતા બોલા બોલા બોલા તેથી આ માટે કોઈ બોલી ગયા ને બીજો બોલે નઈ પાકો તો ના બોલે ના બોલે પાકો બોલતો છે આ છોકરાઓને કહ્યું 5000 રૂપિયા આવ્યો તો દાદા ની આવું કોઈ મહારાજ બોલે તો 5000 આપણે ફ્રી આપીએ ને તો ના બોલે ના બોલે કોઈ બોલતું તો કોઈ ભોળા હોય મહારાજ તે બોલે ભોળો બ્રહ્મા દેવ હોય ને જે હૃદયમાં બધું બહાર કાઢી દે નહી આ હોભેલું દાદા ભગવાન બધું આક્રમણ થઈ ગયું ને તો ઉલટી થઈ આમાં અમને કહ્યું કહું હોય ચૂકું ગયા આ દાદા ભગવાન ને બધું હા આપ શું કેતા હતા એમ કે આવી આવી ત્યાં લોકોને ઠગવાનું બંધ કરી દો આ તે ઠગવાનું તો બંધ કરી દો દાદા તમને જે દેખાયું હોય એવી રીતે ઠગવાનું હોય તો તમારું દેખાયું હોય એવું તો બંધ કરી દેખાય મને દેખાયું નથી પણ તમને દેખાયું તે બંધ કરી દેખાયું એટલો બધો હસતા હસતા બોલે તો પેલા મારે ગભરાયા નહીં આવે છે તમારી પાસે સાધુ આવે છે સાધુ આવે છે પછી કહ્યું પછી મેં કહ્યું અમુક સાધુ આવે છે થોડા ઘણા કોઈ કોઈ શું કહ્યું એમને ખબર પડી ને લોકો સાધુ આવું જાય છે આપડે 10-15 જણ જ્ઞાન લઈ ગયા છે હજુ કેટલા જ્ઞાન લેવા તૈયાર પણ બીજા થૂકું થૂકું જ્ઞાન લે છે મને પસંદ નથી કારણ કે જો લેવું હોય તો તમે ઉઘાડા થઈ જાઓ તમને ખાવાનું છે બીજું શું છે તમારે અહીં ચોખા મહિના થોડી પડાવી નથી ઇન્કમ ટેક્સ નથી સેલ ટેક્સ નથી એને કે ઇન્કમ ટેક્સ સેલ ટેક્સ હોય ના હોય કશું ના ખાવાનું એકલું જોઈએ નહીં મળે, બધું બધું મળશે. પણ પેલો મોભો મોભો અત્યારે નડે કે મારી જે કેમ કિંમત છે એટલે મારા સેજ કઈ કિંમત છે એમ થાય વગર. પ્રતિષ્ઠા આ તો ગુસ્સો થયો ને તો લાકડી લઈને મારે લાકડી ની લાકડી મારે તો બધા આવી જાવ ગોરી ના મારે. આપ જતા રહો એવું પણ નતા બોલતા, આપ પધારો. હવે જતા રહો એવું ના બોલે, આપ પધારો. આ બધું નવું જાણવા મળે, આ શબ્દ નવા જાણવા મળે. મારા ઉઠ્યા ના હોત ને 3 કલાક અમે ગયા. એમને પેલો ટાઈમ ભગવાન નીકળ્યા, દાદા ભગવાન ભગવાન નીકળ્યા બધા નવા ભગવાન. સમજી ગયા ઓળખી ગયા હોય એવી રીતે પણ બોસ ઓફ ધી ગોડ છે. પેલું છે ને દાદા ભગવાન એ કઈ નવા ભગવાન નથી નીકળ્યા, એટલે બોસ ઓફ ધી ગોડ છે. કવિએ લખ્યું છે ને, કવિએ લખ્યું છે ને બોસ, આઈ એમ ધ શું લખ્યું, ભગવાન છોડતે નહીં. હા એ બી ખરું, એ બી ખરું, પણ એમને આ વધારે ગમ્યું. આ તો મારી ની વિતરાગતા જોઈ, એ લોકો જોઈ મહાત્મા હોય બચત થઈ છે. મહાત્મા મારી ની વિતરાગતા છે, ભગવાન મારી ની આવી વિતરાગતા છે. દાદા ભગવાન છે આવું પુસ્તક મેં વાંચ્યું છે, એટલે એના મનમાંથી કાઢી નાખવા માટે એમ કે એકદમ પૂછવું આવે ને, આબરૂ જવાના આવે ને, મારે કઈ પૂછવા નથી. એ તંત્ર ચડેલા છે બધા, તંત્ર ચડી જાય હજુ તો. આવું તો અમુક અમુક મોટા ઉપાસ થઈને આવું ને આવું થવાનું, શું કહ્યું, કારણ કે હવે આપણે નક્કી કર્યું છે, 12 મહિના નક્કી કર્યું છે જવાનું. પણ અમુક અમુક જગ્યાએ છે તો આગળ બહુ સારું રહેવાનું, વિનય વાળા હોય. પ્રેમસુરી પણ આગળ બહુ વિનય આવે, પ્રેમસુરી પણ એટલે આવું નક્કી કર્યું છે. દરેક આક્રમણ થાય તો ફાવે ને, વિચાર ક્યાં આક્રમણ થાય. પેલો તીર્થંકર થાય પછી અમે કે છે એમને પૂજીએ કૃષ્ણ ભગવાન, કઈ હેરી વાત છે લાડવા નીકળ્યું એટલે ત્યાં ત્યાગી થશે જ, અને આ નીકળી ગયું એટલે થઈ ગયો ભગવાન. શું થયું ભગવાન, આમ તો ત્યાગી જ છે અને આ નીકળી ગયું છે. બધું યાદ રહ્યું, બધું આ ત્યાં રૌદ્ર ગાન રહ્યું હોય તે પંચમી એટલે જો થઈ ગયા. એમને કોઈ કહેનાર મળ્યું નથી, આવું કોઈ કહેનાર મળે તારે સમજાય કે મારી અમે કાપડી કઈ દિશામાંથી મળે, કોઈ કહે નહીં ને. અમને કૈલાસ થકે છે એને મોટા કેટલા દેરા છે અને સૌથી મોટા ઇનામ, મોટા મોટું ઇનામ તો એમને આ રહ્યું આપણને. તમારા જ્ઞાન માં દેખાયું, તમારા જ્ઞાન માંથી અમે ઠગીએ છીએ દેખાયું, બધું કાઢી નાખીએ. એ બહુ સરસ રીતે તમારા જ્ઞાન માં દેખાતું નહીં, પણ તમારા જ્ઞાન માંથી દેખાય છે એમ કાઢી નાખી. એવું પણ બુધાવું કે ઇનામ આપવાનું છે. દુનિયા નો મોટા મોટો પુનસારી હોય તો ઇનામ મળે, નહી તો 1,00,000 રૂપિયા લે તો એ ના આપે. દાદા ને કોઈ ના આપે, ભગવાન છોડી દે. દાદા આ તો હારી ને જીતી ને આયા પાયા જીત્યા. ના ના, 1,00,000 રૂપિયા આપીએ તો આવું ના મળે, વગર પૈસા આપે નહીં. જો મફત માં મળ્યું અને ઉપર થી મફત હશે ને મહારાજ. મહારાજ કહેવાય મહારાજ. એક મહારાજ પ્રશ્ન પૂછવાના હતા, તો આ માણસો કામ આ જે કાર્ય કરતા હોય છે ને એમને જોતો ઉતારતો હતો. પણ આ મૂર્તિ ના હોય એવી એવી ડિટેલ હોવી જોઈએ, એવી ડિટેલ નથી આપી. વાસુદેવ ભગવંતો ની 63 તલાકા પુરુષો નર્ક તો બધા જે હંમેશા ગણ્યા જે મોક્ષી ગયેલા ની તે નર્ક માં ડૂબકી મારે તો ઘણા ખાતા નર્ક માં માર્યા વગર મોક્ષ જયેલા જ નહીં. આ તીર્થન કરો પણ બોલે નરક તો ઘણા ખરાબ, ઘણા ખરાબ બધા વાસુદેવ નરકે જ જાય. એમના અધિકાર નથી આવું, એ ક્યાં ગયા છે અધિકાર નથી. પછી મેં કહ્યું પણ એ ફેરવી આવ્યું ને કોને પૂજ્ય ગણશો પછી મેં કૃષ્ણ ભગવાન ભાવિ તીર્થ ખરાક નહીં, ભાવિ તીર્થ ખરા, ભાવિ તીર્થ ભાવિ તીર્થ બધા સમજી ગયા સર. પછી ભાવિ તીર્થંકર કહેવાય. મોક્ષ ગયા ને નર્ક ઘણા ખરા જવું પડે. નર્ક એવું કઈ એવું એવું છે, જેટલો માર ખાય એટલો જલ્દી સ્પીડ એવું પડે. અને જે મોક્ષ ના જવાનું હોય ત્યાંથી ગાય માં જાય દેશ માં જઈને પાછો આવે, ગાય માં જાય દેશ માં જઈને પાછો આવે. એટલે દાદા માર ખાય એટલે શક્તિ એટલી ખીલે. આ પોતે જે માર ખાય કોઈ બી જીવ જેટલો માર વધારે ખાય એટલે એની શક્તિ ઓપન થાય. મહાવીર ભગવાન મોક્ષ નરક નહીં ગયેલા, પણ અત્યારે નાના ભવ કરેલા. શું કહ્યું? બીજા વાસુદેવ ઘણા ગયેલા બધા વાસુદેવ. રાજેશ્રી નરકેશ્રી એવું કેવાય ને, રાજેશ્રી નરકેશ્રી, રાજેશ્રી નરકેશ્રી. મોટા વાગે બધું આપડે બીજા તીર્થંકરો મહાવીર નતા ગયા, પણ બીજા તીર્થંકરો ગયા છે. ગયા છે, અને નરક તો એ કઈ ખોટી વસ્તુ નથી. નરક તો જેટલો ઊંડો ગયો એટલો ઉપર જાય. દાદા નરકે જાય એટલે જેટલો નીચે જાય એટલે આવરણ ઓપન થાય, પછી એ ભોગવટો પૂરો થઈ જાય એટલે આવરણ ઓપન થઈ જાય બધા હાથના હાથના ને આજુબાજુના. અવધિ જ્ઞાન હોય પણ દાદા નર્ક માં તો ચાર્જિંગ હોતું જ નથી ને. નર્ક નર્ક ખાલી મનુષ્ય ગતિ માં ચાર્જિંગ પોઈન્ટ હોય છે ને. ચાર્જિંગ ના હોય પણ અવધિ જ્ઞાન હોય ને. પણ એ ડિસ્ચાર્જ કેવી રીતે કરી શકે? ચાર્જ થયું ને, અવધિ જ્ઞાન થી બધું જોઈ શકાય ને. આ જોઈ શકાય ખરું પણ મોક્ષ નું ડિસ્ચાર્જ કેવી રીતે કરી શકે? વિચાર નહીં, અવધિ જ્ઞાન થી જોઈ શકે. એટલે ભાઈ આ ઈચ્છા બધી આમ આ નહીં જોઈ આવે. આ એ નહીં જોઈએ એ ડિસ્ચાર્જ એ નિશ્ચય થયો ને. એ બધી તારે ઉતરાયણની જરૂર નહીં, બહુ ઊંડા ઉતરાય એ બુદ્ધિ નું કામ નથી. જે વસ્તુ જોઈએ પછી નક્કી કરવાની રહેતી જ નથી. કે એ દંડ જ એવો છે ફરી નક્કી કરવાની રહે જ નહીં. દેવ લોકો નું અવધિ જ્ઞાન છે, એમને અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાન થી જોઈ શકે મારા ફાધર મિસ્ટર બધા મજા કરે છે. એટલે અવધિ જ્ઞાન થી બધા અવતાર એના દેખાય જેને જેટલું હોય એ પ્રમાણે. આજે મહુડી માં પ્રસંગ બન્યો, આ મહુડી માં જે પ્રસંગ બન્યો એનાથી દરેક મહાત્મા નો આનંદ કેમ વધી જાય છે? વધી જાય ને. આવું વિચરાકતા મહાવીર જે વિચાર તો જોઈ જ ના હોય ને, જોવામાં જ ના આવી જાય. બધા સાંભળવામાં ના આવી દાદા ભગવાન ને આવું કહેનાર મળવો ને જે તે એટલે પોતે અનુમોદ ના આપે છે. એટલે પોતે અનુમોદ ના આપે છે. પોતે અનુમોદ ના આપે છે. આનંદ થાય છે એ વ્યક્તિ અનુમોદ ના આપે છે. જેને આનંદ થાય એ વ્યક્તિ અનુમોદ ના આપે છે. આમાં વિતરાકતામાં એ અનુમોદ ના આપે. આવો પ્રસંગ બન્યો આનંદ પામવા જેવી વસ્તુ આવી કોક દાડો મને બહુ આનંદ પામવા જેવી. આવું વિચારતા જોવાની મળે નહીં. પણ દાદા અમે તો અનક્વોલિફાઈડ, આ દાદા ના મળ્યા હોય એ પેલા આવું હોય તો દાડિયા જ ઉછે. દાદા ના મળ્યા હોય અને જો આવું બને તો લાકડીઓ જ ઉછરે. અને દાદા મળ્યા પછી આ એકદમ આ એ થાય એ શું કહેવાય? પોતાનું ડેવલપમેન્ટ કેવું? ડેવલપમેન્ટ વધી ગયું અને સાથે એક વાર આનંદ થાય ગયો. આનંદ આવી જાય. આવી લિંક આવ્યા છે કરશે વારા ઘડીએ. નથમલજીની સાથે આની સાથે નો બહુ ફેર કહેવાય. નથમલજી સાથે માણસ વળી પણ જલ્દી જાય ને. જલ્દી આ વરે નઈ લખત ના વરે લખમલજી ના વરે કૃષ્ણ ભગવાન બેહાડા છે. પેલા કે નરકે ગયેલા એ બધું કરવા મળ્યા. પછી મેં ભાવિ તીર્થંકર નહીં. હા ભાવિ તીર્થંકર તમે તો આવશો કે નહીં આપો? તો આશીર્વાદ થયા હતા કરોડ કરોડ વાર આશીર્વાદ લે. કેટલા બધા ભલા માણસ પેલા તો પાંચ વગર બોલતા બોલતા જ નીકળી જાય આપડે લખમણજી તો એ કરકરી ઝીણા માણસો મને નથમલજી મહારાજ ની બુદ્ધિ વધારે લાગી. પર્સનલી આપ કોઈને એમની સામે મુકતા હતા તો બુદ્ધિ થી ક્રોસ બહુ કરતા હતા. પેલા ડોક્ટર સુરેશભાઈ હતા આપડા, મને બુદ્ધિ વધારે વાળો ઇમોશનલ થઈ જાય બહુ. શું થાય? જાગૃતિ વાળા જોડે આપડે અથડામણ થવાય નથી. ખરી વાત. એટલે આપણને કઈ નફો ભરે નહીં. નફો આવા સાચા માણસ તો 1,00,000 રૂપિયા આવે તેના કરતા બધા નફો થયો. બધા મહાત્મા બધા મહાત્મા વિતરાગતા જોઈ હોભળી જાણી જોઈ અને નબળી એ જોઈ. એક સાથે જોવાનો મોકો ના આવે. આ બંને વસ્તુ એક સાથે જોવાનો જિંદગીમાં મોકો ના આવે. એ મોકો ના આવે, જિંદગી માં મોકો ના આવે. ભૂલ દેખાતા પેલા એનો પાંચ કાઢે ને પેલો ડરી જાય. તો એના શિષ્ય થી ના બોલાય. તો મારી ની બારી પર બેઠેલા અને કૈલાસ સાગરજી કેટલા છે ડેરા માં? 40 સિમંદર સ્વામી ના ડેરા માં. 40 કેટલા વાગે? 40 જયંતિભાઈ કેતા 40 દાદા. કોઈ માનો વ્યવહાર ની ઉપેક્ષા કરીને નિશ્ચય માં પડી જાય તો? કોઈ વ્યવહાર ની ઉપેક્ષા કરી નિશ્ચય માં પડી જાય તો ઉપેક્ષા કરાય જ નહીં. વ્યવહાર નું તો જો સંદાસ ન જવાનો હોય તો ઉપેક્ષા કરાય. ધંધા ધંધાનો હોય તો પછી ના ઉપેક્ષા કરાય. કાપી નાખે તો પછી જવાની જરૂર નથી, વ્યવહાર રાખવાની જરૂર નથી. કેમ તમે બોલ્યા નહીં? સાચી દાદા, પણ વ્યવહારમાં તો કેટલા બધા નકારાત્મક, કેટલાય વ્યવહારમાં નકારાત્મક પરિબળો ની સામે નિશ્ચય લગી ના જાય. બધે વ્યવહાર આગળ પાસે કંડમ થઈ જાય. મારો ડગે નહીં તો અંતરાય રૂપ ના બને. ડગે નહીં નિશ્ચય, પણ આ વ્યવહાર ના જે નિગેટિવ પરિબળો છે નિશ્ચય માટે અંતરાય રૂપ ના થાય. વ્યવહાર ના બધા નેગેટિવ બધા પરિબળો છે એ નિશ્ચય માટે અંતરાય રૂપ ના થાય. ના, નેગેટિવ પરિબળ આપડે ત્યાં નિકાલ કરવા બેઠા. એક ને ઇનામ આપવા નહીં બેઠા અને એક ની પાસે લઈ લેવાય નહીં બેઠા. શું કહ્યું? લઈ લેતો હોય તે લેટ ગો કર્યું, આપી જતો હોય તે લેટ ગો કર્યું. શું કહ્યું? લઈ લીધું હોય તે હવે નરે સુધી વેપાર શરૂ કરવાના. જે બનવાનું છે એ આજુબાજુ કઈ થવાનું નથી, પણ આપણે ઉગાડી વાંખે ચાલવાનું છે. બંધ વાંખે નહીં, ઉગાડી વાંખે. હા, આ ગાડીઓ વાળાને કહીએ કે બંધ વાંખે ચાલો, જે બનવાનું છે બનશે. જાય બનવાનું છે બને એવું ના કહેવાય. ઉગાડી વાંખે જાઓ, દોડાવો, ગાડીઓ દોડાવો, પછી અથડાય તે બનવાનું બન્યું. આપણા લોકો ત્યારેથી જે બનવાનું છે બનશે, એમાં જે થવાનું છે થશે એમ ના બોલાય. શું બોલે આપડે? હા એવું બોલે, જે થવાનું હશે તે થશે. હા એટલે કોઈ મોટો માણસ લાગશે, કોઈ બે દાડા માં ખલાસ થઈ જશે, એટલે આપડે જોવાનું જ નહીં. જે બનવાનું છે બનશે એમ કરીને પૂજવાનું. ના ઠેઠ સુધી બચવાનું છે એમ માની દયા કરવાનું. શું કરવાનું? અને પછી તપ થઈ ગયા એટલે આપડે કે ઉભ્યા છે. ઠેઠ સુધી દવા દારૂ આવું ના ચાલે, આપડે વ્યવહાર ચોક્કસ હોવો જોઈએ. આ વ્યવહાર નહી કરતા ખબર હોય? હા કરીએ છીએ. નથી વિડિયો કરે છે પણ બીજા કઢાવડાય છે કરતા નહી કરે. વ્યવહાર તો સંદાસ બંધ થાય ત્યારે. આમ વ્યવહાર કરવો છે, આ સંદાસ વ્યવહાર કહેવાય. તો અહીં છોડ ને વાર કપાવાનો વ્યવહાર તો છોડી દે, કે ઉતાર્યું કરાવી દઈશ. સંદાસ વ્યવહાર શું મેં કહીશ? લાખ રૂપિયા હતા, આખી જિંદગી ગઈ, બહુ જણા રોગ મટાડ્યા. અડધો કલાક ફિલ્મમાં બેસી શું તે બે ટીપવા નહીં પડતો. દાવ બોલી સારું, કોઈને વાત ના કરીશ. એના કરતા સોનું મારે ખાનગી રાખીને મળ્યું, બે ટીપવા નહીં પડતો. શું કે પૈસા કરવાની શક્તિ નહી તારામાં? ડાક્ટર હતો ને શક્તિ નહીં હોય ડાક્ટર કે બે ટીપોઈન્ટ હતા જો લાચારી બોલે. લાચારી લાચારી અનુભવ ના અનુભવ? અનુભવે લાચારી બહુ લાચારી લાચારી જન જ્ઞાન થી દેખાય છે ને, તેથી ફરી મતલબ લાચારી છૂટી જાય. પોતાને ઘરનું ખાય છે, પોતાને ઘરના કપડા પહેરે છે. જો લાચારી આખો તમે ડાક્ટર સાહેબ મને બતાવજો. એટલે મારે ડાક્ટર ની બેન મરી ગઈ તો નથી બતાવવાનો. એ બેન નહીં મરી ગયો હોય? મરી ગયો. એને બાપા નહીં મરી ગયા? એ બધું નિમિત્ત છે, તને નથી બતાવવાનું. સમજવું પડે ને. જો દાખલા ને બે બે થી મારા પૈસા પડે, આમ કરી નાખું તેમ કરી નાખું, ઓપરેશન કરી નાખું ને આમ કરી નાખું, શું થયું સાહેબ? ભલ બધાને આબરું લઈ ગયેલી સંસાર પર. રામચંદ્રજી આબરું લઈ લીધી છે, લીધી લીધી અને વાઇફ ને ઉઠાઈ ગયા હતા ને. રામચંદ્ર ની વાઇફ ને ઉઠાઈ ગયા હતા ને? ઉઠાઈ ગયા, ઉઠાઈ ગયા. આ તો યાદ ગયા છે એવી વાત છે. શું કહ્યું? શું દુઃખ નહીં પડ્યું હે રામચંદ્ર? આ ચિંધી દુઃખ માં દેવી પણ એ તો જ્ઞાની પુરુષ ને. જ્ઞાની પુરુષ હા. તો વશિષ્ઠ મુનિ ના પાસે જ્ઞાન પ્રાપ્ત કરેલું. વશિષ્ઠ મુનિ સાંભળેલું જ્ઞાન આપડા જેવું ને, કવિક ક્રમિક જ્ઞાન. તેનાથી વૈરાગ બહુ દુઃખ લાગે નહીં, અંદર આનંદ હોય બહાર ચિંતા થાય. આ બધા દેખાય ને બધા દુખ્યા, જ્ઞાની સિવાય બધા સર દુખ્યા. કોઈ કોઈને દુઃખ કહેવા ના આવે. આપડે જોઈને કહો હોવા મોટો લાલ ગોલા જેવો દેખાય. પૂછતો ખરો મહી પૂછે ને મહી નહીં જુઓ ભાઈ, વાંચજે. શું આપડે બધા મહિમા અત્યાર તમા તમારા જે આ કોફ હોય જેને આ પાછળ પૂર કરી ના હોય તે શું કરે જાય ક્યાં ક્યાં જાય એક મહેશ શેઠ રહેતા હતા દુકાન, અને હમી સાથે એક સુલેમાન શેઠ ની દુકાન હતી, વારો હતો લોટિયા વાળા જ બધા વેપારી ને બધા, એટલે વાણી છેડ ને બધા જોડે બે ચાલી દે જઈએ, તો પછી વારો કે ત્યાં છે ચાલો શેઠ ફરિયા ફરવા જઈએ, નાજ્યા તાજ્યા જોવા જઈએ, તાજ્યા જોવા ગયા શેઠ ને બે શેઠ જણા ગયા, તો તાર માણસ વેપારી માણસ તાજ્યા જોવા ગયા, તો તાજ્યામાં બધા અવસર ઉત્સય ઉત્સય કરતા હતા, એટલો વારો ખરો ને તેને એક ભાઈબંધ આને દીખો, એટલે પછી એને ફરી કહેશે નહીં લાભ વરો કહી ગયો નહીં, એટલે વરો એમ એમ કરવા માંડ્યો, પછી આ શે એકલા બહાર રહ્યા, એટલે પછી શેઠ બહુ થોડી વાર થઈ ગઈ, પછી એને કહ્યું એને ભાઈ મારું મોડું થાય છે બા, થોડી વાર પછી નીકળું છે, થોડી વાર પછી નીકળું છે, પછી ફરી શેઠે કહ્યું મારે મોડું થઈ જાય, તું થોડી દેર આવો પછી આપણે સાથે ચાલતા સાથ માં જાય ગાડી, એટલા બોલાયો ને તેમાં પાછા હા નીકળે જ નહીં, એટલે આ અને શું કર્યું આઈ ફસાય ભાઈ આઈ ફસાય આઈ ફસાય ભાઈ આઈ ફસાય આઈ ફસાય શું કરે છે ક્યાં જાય શું કરે, એટલે આ દુનિયાના તાજિયા બધા ફસાઈ ગયા, કોઈને છોડેલ નહી, પાંડવ પાંડવ લાખા ગ્રહ ના બધા મારી તોલ તોફાન કરેલો, શું કર્યું અને છેવટે પાંચે પાંડવ થઈ અને દ્રૌપદી ને એમાં મૂકી ઓડમાં, કેમાં મૂકી ઓડમાં મૂકી, હા જીતર ને એમાં મૂકી, આવું મુકાતું લોકો મૂકે આવા ના મૂકે કેવા હતા લોકો, એ તો પેલા સુધરેલા હતા, હું ઓછું સુધરેલા થયા આજની પ્રજા હારી સારી ડેમોક્રેટિક પેલા ઉઠાઈ જતા હતા, દુઃખ જ છે આ સંસાર જાતિ દુઃખ દુઃખ ના દુઃખ એમાં ફરી કરવાનું છે કે આપડે કોણ છીએ એનું બધું શું છે, તો કઈ શાંતિ થાય રે આનંદ રે તો આનંદ રે તમને રજા આનંદ એમ અમારે અમારે ધમતી રહેતું લેવું ને આટલી નરી મારું શું કાલે સુતા આપડે ધોળા આવ્યા પછી લેજો ને, તો અહીં તો ધોળાવાળા હંગારીએ શું કહ્યું છોકરો એના ફાધર ભરત ને મારા બે છોકરા આનંદ માં બહુ રહેશે એ પંચર લેવા છે, તો મારે પંચર લેવું છે, એમને આપ્યા પછી બહુ આનંદ વધી ગયો, ખુબ જ નર્યો આનંદ ખુબ એટલો બધો વધી ગયો છે કે છોડતા નહી વર્ષો વર્ષ અંતે લેયા જ કરે, પોતે આનંદ ખોરે જી માત્ર આનંદ ખોરે છે, પણ આનંદ મળતો નથી, રૂપિયામાં આનંદ હોય નહીં બીજા કશા કોઈ ચીજ માં આનંદ હોય, હા આ લોકો આનંદ ક્યારે થાય કે આ સરકાર સંદાસ બધા બંધ કરી દે શહેરમાં. અને એક સંદાસ 100 ઘર ને માટે એક રાખે અને લુકીમાં ઉભું રહે અને જેને જવાન મળી ગયું આનંદ. પેલા માં આયેલા 20 વર્ષ હતો ને તે આયેલો હતો ડાળની પોલ માં ઉતરેલો. બાવીસ જોડે વિહાઈ ને આવતો હતો ત્યાં ધારણીપુર માં અમારા ભાઈ માં હતું ને ત્યાં ઉતરેલો. પછી હવાનો પડતો ઠંડા થાય કરે 10-15 ની લેન ઉભેલી જવું ક્યાં અમારે દુઃખ તમને બીજી બધા દુઃખ હોય અહિયાં દુઃખ છે તમારો. જેને ગુલાબ લીધો તેને શું થાય છે હવે? આટલા બધા સુખ છે આ લોકો ને તો સુખ માં જ દુઃખ લાગ્યું. ભૂતકળ કરી આ લોકો સુખ માં જ દુઃખ શોધી. દુઃખ શોધી કર્યું સુખ માં દુઃખ શોધ નહી. સુખ ને લઈને દુઃખ લાગ્યું. સુખ પાર ઘણો સુખ છે અત્યારે. સંદાસ બંધ કર્યા હોય અને પછી વહેલો ઉઠીને 5:30 વાગે આવે તેને એકદમ જવાની છૂટ. કેટલા જણ વેલા જાય? બધા જાય. આ લોકો સરકારી શું બંધ કરી આપડે બધા. એટલે રામચંદ્રજી શું કર્યું જાણો છો? રામચંદ્રજી એ જતી વખતે વનવાસ જતી વખતે શું કર્યું તું ભાઈ ને? ભરત તો થોડાક વાર ગયા 2-3 વાર પછી એને તિજોરીની કારીગરી લોકો ને આપવા માંડ્યા અને વેરો ના લીધો. ખેતરોમાંથી વેરો હતો ને લોકોને દુઃખ ના થાય એટલા માટે શું કર્યું? લોકોને દુઃખ ના થાય દુઃખ થશે વેરો લઉં તો દુઃખ થાય તો વેરો ના લીધો. એટલે લોક થઈ ગયા આવશું શું થઈ ગયા? આખી તિજોરી ખલાસી નથી આમ બધી જાતિ. તો પછી રામચંદ્રજી આયા અયોધ્યાની આજુબાજુ પ્રદેશ સુકો વહેરાણ. રામચંદ્રજી આવીને પૂછ્યું ભાઈ આ શું છે આવું? કેમ આ બધું આવું વહેરાણ થઈ ગયું? સાહેબ ભરત ને પૂછ્યું સાહેબ ખુબ પૈસા આપ્યા લોકોને વેરો નહીં લીધો કે છે. રામચંદ્રજી કે મૂર્ખનાથમાં ક્યાં આપ્યું આ રાજ? મૂર્ખનાથમાં ક્યાં રાજ? આ મૂર્ખનાથ મહારાજ ક્યાં આપ્યો સમજી ગયા પોતે? એને કશું કહ્યું નહીં પછી. પણ પછી જોડે કેવડાઈ દીધું કે જનરલ પીટાઈ દો કે ભાઈ 12 વર્ષમાં 2 વર્ષ હું તો ભરેલું છે, 10 વર્ષ બાકી છે એ મહેસૂલ ભરી જાવ કે જનરલ પીટાઈ દીધો અને જેને મહેસૂલ મહેસૂલ ભરવાના પૈસા ના હોય તેને ટકાવી લઈ જઈ કુવા બુવા ખોદવા. તો પૈસા ના આપીશું કુવો ખોદાય મહેસૂલ ભરવો કહે છે. શું કે છે એ લોકો તો જે હા કુવા બુવા ખોદાય ધામ જોગાડ ચાલુ કરશે લોકો. અને પછી કુવો ખેંચી ખેંચીને પાણી ભરી દીધું લીલોતરી થઈ ગઈ તકને લીલું લીલું કચ્છ જેવું થઈ ગયું. શું કહ્યું? એટલે પેલા એ કુવો ખેંચે ને જયારે એક કો આવે એટલે એક મણકો આ બાજુ આમ મેલે તે આયા રામ કરી બોલે. શું કે આયા રામ? તે અત્યાર સુધી આયા રામ બોલે છે, અત્યારે ચાલુ આયા રામ આયા રામ આયા રામ. જ્ઞાની પેલા તો જાય પૂછે પૂછે જતા રમ સ્વાદ હતો. આ લક્કડ ના લાડુ કેવાય, કેવાય લક્કડ ના લાડુ. હા, ખાયા એવો બી પસ્તાય, નહી ખાયા એવો બી પસ્તાય. તારીખ 20/6/83 મહાત્મા શ્રી ને ત્યાં અમદાવાદ સવારે નબળાઈ છે એમના બધું બોલે બિચારા. આપણને કઈ ઓછી નબળાઈ છે? મળ્યા હતા તમને મહારાજ નો દોષ? આ સમજણ આ બધી સમજણ નથી ને, તેને આ જ્ઞાન નથી ને. જ્ઞાન હોય તો આવું હોતું હોય છે. હિમંદર સ્વામી ની કૃપા, એમને આટલા મંદિર બનાવ્યા, ડેરાસર ઉપર પડે મહારાજ ની ઉપર તો પૈસા આવનાર ઉપર પડવી જોઈએ, તો કડિયા ઉપર પડવી જોઈએ, અવતાર ઉપર પડવી જોઈએ. આપ એમને એક્સેપ્ટ કરતા હતા બધું? આમ બેસન કરતા આમ બેસતા હતા? નહીં, એ જ વિતરાગતા નું ખરું છે. અરે હસતો હસતો આનંદ એ કે છે કે આ શુક્રવારે પોતાની ભૂલ સમજાઈ કહી અને છોડે ને બતાવ કરવા. આને આપડે કહી દઈએ કે બતાવ ના કરી એમણે ચાર્જ કર્યો કે ડિસ્ચાર્જ કર્યો મહારાજ સાહેબ? નામ પૂછું બધું એવું આવજો મારી જોડે. એવું કોણ મારે ખરા નહારી મેળે કાઢી મેળે બધું પર કસાય ભાવ શું ના કરે. આવું કઈ પણ બનવાનું હોય સર, એના અણસાર આપને આવે ખરા? એ જ છે યાર, અમને એવું લાગે કે આજે યાર મારા પાસે છે એટલે આવું થશે ખરું. હા, તો અમે જાગૃત નિરંતર રહીએ. રાતે તૈયાર થાય છે, તૈયાર જ હોય વાતચીત કરતા હોય એવું કે છે. એવું ત્યાં વાત સાચું હોય દાદા? આપણા લોકો ને તો જો મારા કેવું લગાવવા ને વિચાર પંદર કલાક સુધી સ્વામી નારાયણ